શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 90 શ્રાદ્ધ કલ્પનું વર્ણન. મુનિઓએ પૂછ્યું, ભગવાન હવે શ્રાદ્ધ કલ્પનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. તપોધન, ક્યારે, ક્યાં, ક્યાં સ્થાનમાં, ક્યાં લોકોએ કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ જણાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, મુનિવરો સાંભળો, હું શ્રાદ્ધ કલ્પનું વિસ્તારથી વર્ણન કરી રહ્યો છું. જ્યારે જ્યાં જે પ્રદેશોમાં અને જે લોકો દ્વારા જે પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવવું જોઈએ તે બધું કહું છું. પોતાના કુળોચિત ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને માટે ઉચિત છે કે તેઓ પોતપોતાના વર્ણને અનુરૂપ વેદોક્ત વિધિથી મંત્રોચ્ચારપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરે. સ્ત્રીઓ અને શુદ્રોએ બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર મંત્રોચ્ચાર વિના જ વિધવત શ્રાદ્ધ કરવું જોઈએ. તેમના માટે અગ્નિમાં હોમ વગેરે વર્જિત છે. પુષ્કર વગેરે તીર્થ, પવિત્ર મંદિર, પર્વત શિખર, પાવન પ્રદેશ, પુણ્ય સલીલા નદી, નદ સરોવર, સંગમ, સાત સમુદ્રનો તટ, લીપેલા સ્વચ્છ પોતાના ઘર, દિવ્ય વૃક્ષોનું મૂળ અને યજ્ઞકુંડ, આ બધા ઉત્તમ સ્થાન છે. આ બધા સ્થાન શ્રાદ્ધ માટે ઉત્તમ છે. હવે શ્રાદ્ધ માટે વર્જિત સ્થાન જણાવું છું. કિરાત, કલિંગ એટલે કે ઓરિસ્સા, કોંકણ, કૃમિ, દસાર્ણ, કુમાર્ય, તંગણ, ક્રથ, સિંધુ નદીનો ઉત્તર તટ, નર્મદાનો દક્ષિણ તટ અને કરતોયાનો પૂર્વ તટ, આ સ્થાનોમાં શ્રાદ્ધ કરવું ન જોઈએ. દરેક મહિનાની અમાવસ્યા અને પૂર્ણિમાને શ્રાદ્ધ યોગ્ય કાળ બતાવ્યો છે. નિત્ય શ્રાદ્ધમાં વિશ્વદેવોનું પૂજન થતું નથી. નૈમિતિક શ્રાદ્ધ વિશ્વદેવોનું પૂજા કરીને થાય છે. નિત્ય, નૈમિતિક અને કામ્ય આ ત્રણ પ્રકારના શ્રાદ્ધ માનવામાં આવ્યા છે. આ ત્રણેયનું દર વર્ષે અનુષ્ઠાન કરવું જોઈએ. જાત કર્મ વગેરે સંસ્કારોના અવસર પર આભ્યુદયિક શ્રાદ્ધ પણ કરવું જોઈએ. એમાં બે બ્રાહ્મણોને નિમંત્રિત કરવાનું વિધાન છે. આભ્યુદયિક શ્રાદ્ધનો માતાથી આરંભ થાય છે. જ્યારે સૂર્ય કન્યા રાશિ પર જાય છે ત્યારે કૃષ્ણ પક્ષના 15 દિવસ સુધી પાવર્ણ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. પ્રતિપદાએ શ્રાદ્ધ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દ્વિતીય એટલે કે બીજ સંતાન આપનારી છે. તૃતીય પુત્ર પ્રાપ્તિની અભિલાષા પૂર્ણ કરે છે. ચતુર્થી શત્રુનો નાશ કરનારી છે. પંચમીએ શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને છઠના દિવસે શ્રાદ્ધ કરનાર પૂજનીય થાય છે. સપ્તમીએ ગણોનું આધિપત્ય, અષ્ટમીએ ઉત્તમ બુદ્ધિ, નવમીએ પત્ની, દસમીએ મનોરથની સિદ્ધિ અને એકાદશીએ શ્રાદ્ધ કરવાથી મનુષ્ય સઘળા વેદોનો વિદ્વાન થાય છે. દ્વાદશીએ પિતરોની પૂજા કરનાર મનુષ્ય વિજય લાભ કરે છે. ત્રયોદશીએ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરનાર પુરુષ સંતાન વૃદ્ધિ, પશુ મેઘા, સ્વતંત્રતા, ઉત્તમ પુષ્ટિ, દીર્ઘાયુ અને ઐશ્વર્યવાન થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જેમના પિતરો યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હોય અથવા શસ્ત્ર દ્વારા મરાઈ ગયા હોય તેમણે તે પિતરોને તૃપ્ત કરવાની ઈચ્છાથી ચતુર્દશી તિથિએ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું. જે પુરુષ પવિત્ર થઈને અમાવસ્યાએ પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરે છે તે સગળી કામનાઓ તથા અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે. મુનિવરો હવે પિતૃઓની પ્રસન્નતા માટે જે વસ્તુ આપવી જોઈએ તેનું વર્ણન સાંભળો. જે શ્રાદ્ધ કર્મમાં ગોળ મિશ્રિત ભોજન, તલ મધ અથવા મધ મિશ્રિત ભોજન કરાવે છે તેનું એ દાન અક્ષય થાય છે. પિતર કહે છે, શું અમારા કુળમાં એવો કોઈ પુરુષ થશે જે અમને જલાંજલિ આપે? વર્ષા કાળમાં અને મઘા નક્ષત્રમાં અમને મધુ મિશ્રિત ખીર અર્પણ કરશે. મનુષ્ય બહુપુત્રોની અભિલાષા કરવી જોઈએ. જો તેમનામાંથી એક પણ શ્રાદ્ધ માટે ગયા ક્ષેત્રમાં જાય અથવા કન્યાના લગ્ન કરે અથવા નીલવૃક્ષનો ઉત્સર્ગ કરે તો પિતરોને પૂર્ણ તૃપ્તિ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. કૃતિકા નક્ષત્રમાં પિતૃનું પૂજન કરનાર માનવ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. સંતાનની ઈચ્છા રાખનાર પુરુષે રોહિણીમાં શ્રાદ્ધ કરવું જોઈએ, શ્રાદ્ધ કરવું. મૃગ શિરામાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય તેજસ્વી થાય છે. આદ્રામાં શૌર્ય અને પુનર્વસુમાં સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. પુષ્યમાં અક્ષય ધન, આશ્લેષામાં ઉત્તમ આયુ, મઘામાં સંતાન અને પુષ્ટિ તથા પૂર્વ ફાલ્ગુનીમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તર ફાલ્ગુનીમાં શ્રાદ્ધ કરનાર મનુષ્ય સંતાનવાન અને શ્રેષ્ઠ થાય છે. હસ્ત નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી શાસ્ત્ર જ્ઞાનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. ચિત્રામાં રૂપ, તેજ અને સંતતિ મળે છે. સ્વાતિમાં શ્રાદ્ધ કરવાથી વેપારમાં લાભ થાય છે. વિશાખામાં પુત્રેચ્છા પૂર્ણ કરે છે. અનુરાધામાં શ્રાદ્ધ કરવાથી ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય છે. જ્યેષ્ઠામાં શ્રાદ્ધથી પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. મૂળમાં શ્રાદ્ધ કરનાર પુરુષને ઉત્તમ આરોગ્યનો લાભ થાય છે. પૂર્વ સાઢા નક્ષત્રમાં યશ પ્રાપ્તિ થાય છે. ઉત્તર સાઢામાં શ્રાદ્ધ કરવાથી શોક દૂર થાય છે. શ્રવણમાં શ્રાદ્ધના અનુષ્ઠાનથી શુભ લોક પ્રાપ્ત થાય છે. ધનિષ્ઠામાં શ્રાદ્ધ કરવાથી અધિક ધન પ્રાપ્તિ થાય છે. અભિજીતમાં શ્રાદ્ધ કરવાથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શતભિષામાં પિતૃની પૂજા કરવાથી વેદકના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂર્વ ભાદ્રપદામાં તથા ઉત્તર ભાદ્રપદામાં શ્રાદ્ધ કરવાથી પશુધન પ્રાપ્ત થાય છે. રેવતીમાં શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવાથી જસત અને ધાતુઓની તથા અશ્વિનીમાં ઘોડાઓની પ્રાપ્તિ થાય છે. ભરણી નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞ પુરુષ ઉક્ત નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી આ પ્રમાણેના ફળ પ્રાપ્ત. તેથી અક્ષય ફળની ઈચ્છા રાખનાર પુરુષે કન્યા રાશિ પર સૂર્ય હોય ત્યારે ઉક્ત નક્ષત્રમાં કામ્ય શ્રાદ્ધનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય ત્યારે મનુષ્ય જે જે કામનાઓનું ચિંતન કરીને શ્રાદ્ધ કરે છે તે બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય ત્યારે નાંદીમુખ પિતૃનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે તે સમયે બધા પિતૃઓ પિંડ મેળવવાની ઈચ્છા રાખે છે. જેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું દુર્લભ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેને કન્યા રાશિ પર સૂર્ય હોય ત્યારે જળ, શાક અને મૂળ વગેરેથી પણ પિતૃઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રો પર સૂર્યદેવ હોય ત્યારે ભક્તિપૂર્વક જે પિતૃઓનું પૂજન કરે છે તેનો સ્વર્ગલોકમાં નિવાસ થાય છે. તે સમયે યમરાજાની આજ્ઞાથી પિતૃઓની પૂરી તથા તે સમયે યમરાજની આજ્ઞાથી પિતૃઓની પૂરી ત્યાં સુધી ખાલી રહે છે, જ્યાં સુધી સૂર્ય ઋષિક પર હોય છે. ઋષિક પસાર થઈ ગયા પછી પણ જ્યારે કોઈ શ્રાદ્ધ કરતું નથી ત્યારે દેવતાઓ સહિત પિતૃઓ મનુષ્યોને કઠોર શ્રાપ આપીને દુઃખપૂર્વક દીર્ઘ નિશાસા નાખીને પોતાના સ્થાન પર પાછા જાય છે. અષ્ટકા એટલે કે પોષ, માઘ, ફાગણ તથા ચૈત્રના કૃષ્ણ પક્ષની અષ્ટમીઓને અષ્ટકા કહે છે. એમાં ગૃહોક્ત અષ્ટકા કર્મ કરવામાં આવે છે, તેથી એમનું નામ અષ્ટકા છે. મન્વંતરા પ્રાચીન કાળનો એક પ્રકારનો ઉત્સવ, જે અષાઢ શુક્લ દશમી, શ્રાવણ કૃષ્ણ અષ્ટમી અને ભાદ્રપદ શુક્લ તૃતીયાએ થતો હતો. તથા અન્વષ્ટકા એટલે કે પૂર્વોક્ત અષ્ટકા તિથિઓના બીજા દિવસની ચારે નવમી તિથિઓને અન્વષ્ટકા કહે છે. એટલે કે અષ્ટકા, મન્વંતરા તથા અન્વષ્ટકા તિથિઓએ પણ શ્રાદ્ધ કરવું જોઈએ. એનો માતૃવર્ગથી આરંભ થાય છે. આ શ્રાદ્ધને આભ્યુદાયિક શ્રાદ્ધ કહે છે. એમાં પહેલા માતા, પિતામહી અને પ્રપિતામહીનું આહવાન, પૂજન વગેરે થાય છે. ત્યાર પછી પિતા, પિતામહ અને માતામહ, પ્રમાતામહ, રુદ્ર પ્રમાતામહનું પૂજન વગેરે થાય છે. ગ્રહણ વ્યતિપાત, એક રાશિ પર સૂર્ય અને ચંદ્રમાનો સંગમ, જન્મ નક્ષત્ર તથા ગ્રહ પીડાના અવસર પર પાવરને શ્રાદ્ધ કરવાનું વિધાન છે. બંને અયનોના આરંભના દિવસે બંને વિષુ કહેતા કે જે સમયે સૂર્ય વિષુ રેખા પર પહોંચે છે અને દિવસ રાત સરખા હોય છે એને વિષુ કહે છે. આ સમય વર્ષમાં બે વાર આવે છે, એટલે કે બંને વિષુ યોગોના આવવાથી તથા દરેક સંક્રાંતિના દિવસે વિધિપૂર્વક ઉત્તમ શ્રાદ્ધ કરવું જોઈએ. આ દિવસોમાં પિંડદાન પિંડદાનને છોડીને બાકીના બધા શ્રાદ્ધ સંબંધી કાર્ય કરવા જોઈએ. વૈશાખની શુક્લ તૃતીયા અને કાર્તિકની શુક્લ નવમીએ સંક્રાંતિની વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ. ભાદ્રપદની ત્રયોદશી અને માઘની અમાવસ્યાએ ખીર દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ. જ્યારે કોઈ વેદવેતા અને અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘરે પધારે ત્યારે તે એક બ્રાહ્મણ દ્વારા પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. જે દિવસે સાધુ પુરુષો દ્વારા પ્રશંસિત શ્રાદ્ધને યોગ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તે દિવસે દ્વિજોએ પાવરણની વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. માતા અને પિતાના મૃત્યુના દિવસે પ્રતિવર્ષ એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ. જો પિતાના ભાઈ અથવા પોતાના મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું હોય અને એમને કોઈ પુત્ર ન હોય તો એમના માટે પણ મૃત્યુ તિથિએ દર વર્ષે એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ. પાવરણ શ્રાદ્ધમાં પ્રથમ વિશ્વદેવોનું આહવાન અને પૂજન થાય છે, પરંતુ એકોદૃષ્ટમાં એવું થતું નથી. દેવ કાર્યમાં બે અને પિતૃ કાર્યમાં ત્રણ બ્રાહ્મણોને નિમંત્રિત કરવા જોઈએ, અથવા બંનેમાં એક એક બ્રાહ્મણને જ નિમંત્રિત કરવા. એ જ પ્રમાણે માતામહોના શ્રાદ્ધ કાર્યમાં પણ સમજવું જોઈએ. જે નજીકના સમયમાં મૃત્યુ પામ્યો હોય તેના માટે સદા બહાર જળની નજીક પૃથ્વી પર તલ અને દર્ભ સહિત પિંડ અને જળ આપવું જોઈએ. મૃત્યુના ત્રીજા દિવસે મરનારના અસ્થિનું ચયન કરવું જોઈએ. ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો બ્રાહ્મણ 10 દિવસે, ક્ષત્રિય 12 દિવસે, વૈશ્ય 15 દિવસે અને શુદ્ર 1 માસમાં શુદ્ધ થાય છે. દશાહે બ્રાહ્મણ શુદ્રો દ્વાદશાહેન, દશાહે બ્રાહ્મણ શુદ્ધો દ્વાદશાહેન ક્ષત્રિય વૈશ્ય પંચદશાહે દશાહેન શુદ્રો માસેન શુદ્ધયતિ. 220માં અધ્યાયનો 63મો શ્લોક. સૂતક નિવૃત્ત થઈ ગયા પછી ઘરમાં એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. 12મા દિવસે પછી 1 માસ થાય તે દિવસે, પછી 1.5 માસે તથા ત્યાર પછી દર મહિને 1 વર્ષ સુધી શ્રાદ્ધ કરવું જોઈએ. વર્ષ પૂરું થયા પછી સપિંડીકરણ શ્રાદ્ધ કરવું યોગ્ય છે. સપિંડીકરણ થઈ ગયા પછી એના માટે પાવરણ શ્રાદ્ધનું વિધાન છે. સપિંડીકરણ બાદ મૃત વ્યક્તિઓ પ્રેતભાવથી મુક્ત થઈને પિતૃના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પિતર બે પ્રકારના છે, અમૂર્ત અને મૂર્તિમાન. નાંદીમુખ નામના પિતૃ અમૂર્ત હોય છે અને પાવરણ શ્રાદ્ધના પિતર મૂર્તિમાન હોવાનું જણાવાયું છે. એકોદૃષ્ટ શ્રાદ્ધ ગ્રહણ કરનાર પિતૃને પ્રેત કહે છે. આ પ્રમાણે પિતૃના 3 ભેદ સ્વીકારવામાં આવ્યા છે. મુનિઓએ પૂછ્યું, દ્વિજશ્રેષ્ઠ, મૃત્યુ પામેલા પિતા વગેરેનું સપિંડીકરણ શ્રાદ્ધ કઈ રીતે કરવું જોઈએ એ અમને વિધિપૂર્વક જણાવો. વ્યાસજી બોલ્યા, બ્રાહ્મણ, હું સપિંડીકરણ શ્રાદ્ધની વિધિ જણાવું છું. સાંભળો, સપિંડીકરણ શ્રાદ્ધ વિશ્વદેવોની પૂજાથી રહિત હોય છે. એમાં એક અર્ધ અને એક જ પવિત્રકનું વિધાન છે. અગ્નિકરણ અને આહવાનની ક્રિયા પણ એમાં થતી નથી. સપિંડીકરણમાં અપસવ્ય થઈને અયુગ્મ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. એમાં જે વિશેષ ક્રિયા છે તેનું વર્ણન કરું છું, એકાગ્ર ચિત્તે સાંભળો. સપિંડીકરણમાં તલ, ચંદન અને જળના 4 પાત્ર હોય છે. તેમનામાંથી 3 તો પિતૃઓને માટે રાખવા અને 1 પ્રેતને માટે. પ્રેતના પાત્રમાંથી અર્ધ જળ લઈને એ સમાનાહા સમનસ વગેરે મંત્રોનો જપ કરતા રહીને પિતૃઓના 3 પાત્રોમાં રેડવું જોઈએ. બાકીની વિધિ અન્ય શ્રાદ્ધોની જેમ કરવી જોઈએ. સ્ત્રીઓ માટે પણ આ જ પ્રમાણે એકોદૃષ્ટનું વિધાન છે. જો પુત્ર ન હોય તો સ્ત્રીઓનું સપિંડીકરણ થતું નથી. પુરુષોને માટે ઉચિત છે કે તેઓ સ્ત્રીઓને માટે પણ દર વર્ષે એમની મૃત્યુ તિથિએ એકોદૃષ્ટ શ્રાદ્ધ કરે. પુત્રના અભાવમાં સપિંડ એટલે સંબંધી અને સપિંડના અભાવમાં સહોદરે આ વિધિને પૂર્ણ કરવી. જેને પુત્ર ન હોય એનું શ્રાદ્ધ એના દોહિત્ર કરી શકે છે. પુત્રિકા એટલે કે મનુસ્મૃતિ પ્રમાણે કન્યાના લગ્ન એવી શરત સાથે પણ કરી શકાય છે કે એનો પુત્ર પોતાના માતામહનું શ્રાદ્ધ કરવાનો અધિકારી સમજવામાં આવે. લગ્નની આ વિધિ પુત્રિકા વિધિ કહેવાય છે. પુત્ર વિના પિતા જ પુત્રિકા વિધિથી પોતાની કન્યાના લગ્ન કરી શકે છે. એનાથી ઉત્પન્ન થયેલ પુત્ર ઓરસ પુત્રની જેમ માતામહની સંપત્તિનો ઉત્તરાધિકારી થાય છે. પુત્રિકા વિધિથી લગ્ન કરેલ કન્યાના પુત્ર તો પોતાના માતામહ એટલે માતાના પિતાનું શ્રાદ્ધ કરવાના અધિકારી જ છે. જેમની દયા મુષ્યા એણ સંજ્ઞા છે એવા દ્વયા મુષ્ય અયણ સંજ્ઞા છે, જેમની દ્વયા અશ્ય દ્વયા મુષ્ય અયણ સંજ્ઞા છે એવા પુત્ર માતામાં અને પિતામાં બંનેનું નૈમિતિક શ્રાદ્ધોમાં પણ વિધિપૂર્વક પૂજન કરી શકે છે. કોઈ પણ ન હોય તો પત્નીઓ જ પોતાના પતિઓનું મંત્રોચ્ચારણ કર્યા વિના શ્રાદ્ધ કરી શકે છે, મંત્ર ઉચ્ચારણ કર્યા વિના શ્રાદ્ધ કરી શકે છે. તેઓ પણ ન હોય તો રાજા મૃતકના સજાતી મનુષ્ય દ્વારા અગ્નિ સંસ્કાર વગેરે સમસ્ત ક્રિયાઓ પૂરી કરાવે, કેમ કે રાજા બધા વર્ણોનો બંધુ છે. બ્રાહ્મણો સપિંડીકરણ બાદ પિતાના જે પ્રપિતામહ છે એ લેપ ભાગ ભોજી પિતૃની શ્રેણીમાં જતા રહે છે, એમને પિતૃપિંડ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી. એમનાથી લઈને ચાર પેઢી ઉપરના પિતર જે આજ સુધી પુત્રના લેપ ભાગનું અન્ન ગ્રહણ કરતા હતા તેના સંબંધથી રહિત થઈ જાય છે. હવે તેમને લેપ ભાગનું અન્ન પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી, તેઓ સંબંધી અન્નનો ઉપભોગ કરે છે. પિતા પિતામહ અને પ્રપિતામહ એ ત્રણને પિંડના અધિકારી સમજવા જોઈએ. એમનાથી ભિન્ન અર્થાત પિતામહના પિતામહથી લઈને ઉપરની જે ત્રણ પેઢીના પુરુષ છે તેઓ લેપ ભાગના અધિકારી છે. આ પ્રમાણે છ આ અને સાતમો યજમાન આ બધા મળીને સાત પુરુષોનો ઘનિષ્ઠ સંબંધ હોય છે એવું મુનિઓનું કથન છે. આ સંબંધ યજમાનથી લઈને ઉપરના બધા લેપ ભાગ ભોજી પિતરો સુધી માનવામાં આવે છે. એમનાથી ઉપરના બધા પિતરો પૂર્વજ કહેવાય છે. પૂર્વજોમાંથી જેઓ નરકમાં નિવાસ કરે છે, જેઓ પશુ પક્ષીની યોનિમાં પડ્યા છે તથા જેઓ ભૂત વગેરેની સ્થિતિમાં છે તે બધાને વિધિપૂર્વક શ્રાદ્ધ કરનાર યજમાન તૃપ્ત કરે છે, જેનાથી જેની તૃપ્તિ થાય છે તે કહું છું, સાંભળો. મનુષ્ય પૃથ્વી પર જે અન્ન વિખેરે છે તેનાથી પિશાચયોનીમાં પડેલા પિતૃની તૃપ્તિ થાય છે. સ્નાનના વસ્ત્રથી જે જળ પૃથ્વી પર ટપકે છે તેનાથી વૃક્ષ યોનીમાં પડેલા પિતૃઓ તૃપ્ત થાય છે. નાહવાના સમયે જે જળના બિંદુ પૃથ્વી પર પડે છે તેમનાથી તે પિતૃની તૃપ્તિ થાય છે. જેઓ દેવભાવને પ્રાપ્ત થયા છે, પિંડ લઈ લીધા પછી જે જળના કણ પૃથ્વી પર પડે છે તેમનાથી પશુ પક્ષીની યોનિમાં પડેલા પિતૃની તૃપ્તિ થાય છે. પરિવારમાં જેઓ દાંત આવતા પહેલા અગ્નિ સંસ્કાર વગેરે કર્મના અનધિકારી રહીને મૃત્યુ પામે છે તેઓ સમારજનના જળનો આહાર કરે છે. બ્રાહ્મણો ભોજન કરીને જે હાથ મોઢું ધુએ છે અને પગ ધુએ છે તે જળથી અન્ય અન્ય પિતૃની તૃપ્તિ થાય છે. બ્રાહ્મણો આ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરનારા પુરુષોના જે પિતરો બીજી બીજી યોનિઓમાં ચાલ્યા ગયા છે તેઓ પણ યજમાન અને બ્રાહ્મણોના હાથમાંથી વિખરાયેલા અન્ન અને જળ દ્વારા તૃપ્ત થાય છે. મનુષ્ય અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી જે શ્રાદ્ધ કરે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિઓમાં પડેલા પિતૃની તૃપ્તિ થાય છે. આ પ્રમાણે અહીં શ્રાદ્ધ કરનાર ભાઈ બંધુઓ દ્વારા જે અન્ન અને જળ પૃથ્વી પર નાખવામાં આવે છે તેમના દ્વારા ઘણા પિતૃઓ તૃપ્ત થાય છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે એણે પિતૃઓ પ્રત્યે ભક્તિ રાખીને શાક માત્રથી પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કરનાર લોકોના કુળમાં કોઈ દુઃખ ભોગવતું નથી. શ્રાદ્ધનું દાન સંયમી અગ્નિહોત્રી શુદ્ધ ચરિત્ર વિદ્વાન અને ખાસ કરીને ક્ષત્રિય બ્રાહ્મણને આપવું જોઈએ. ત્રણાચિકેત ત્રિમંદુ ત્રિસુપર્ણ સડંગ વેતા માતા પિતાનો ભક્ત ભાણેજ સામવેદોનો જ્ઞાતા ઋત્વિક પુરોહિત આચાર્ય ઉપાધ્યાય મામા સસરા શાળા સંબંધી મંડળ બ્રાહ્મણનો પાઠ કરનાર પુરાણોનો તત્વજ્ઞ સંકલ્પિન સંતોષ્ય અને પ્રતિગ્રહ ન લેનારા બધા શ્રાદ્ધ માટે નિમંત્રિત કરવા યોગ્ય પંક્તિ પાવન બ્રાહ્મણ છે. ઉપર જણાવેલા શ્રેષ્ઠ દ્વિજોને દેવ યજ્ઞ અથવા શ્રાદ્ધમાં એક દિવસ પહેલા જ નિમંત્રણ આપવું જોઈએ। તે જ સમયથી બ્રાહ્મણોએ તથા શ્રાદ્ધ કરનારે પણ સંયમથી રહેવું જોઈએ। જે શ્રાદ્ધમાં દાન આપીને અથવા શ્રાદ્ધમાં ભોજન કરીને મૈથુન કરે છે તેના પિત્રો એક માસ સુધી વીર્યમાં શયન કરે છે। જે સ્ત્રી સહવાસ કરીને શ્રાદ્ધ કરે છે અથવા શ્રાદ્ધમાં ભોજન કરે છે તેના પિત્રો એક માસ સુધી તેના વીર્ય મૂત્રનો આહાર કરે છે। તેથી વિદ્વાન પુરુષે એક દિવસ પહેલા જ બ્રાહ્મણોને નિમંત્રણ આપવું જોઈએ। જો પહેલા દિવસે બ્રાહ્મણો ન મળે તો શ્રાદ્ધના દિવસે પણ નિમંત્રણ કરી શકાય છે, નિમંત્રિત કરી શકાય છે, પરંતુ સ્ત્રી પ્રસંગી બ્રાહ્મણોને કદાપી નિમંત્રિત ન કરવા। જો સમય પર ભિક્ષા માટે સંયમી યતિ સ્વયં પધાર્યા હોય તો તેમને પણ નમસ્કાર વગેરે દ્વારા પ્રસન્ન કરીને અવશ્ય ભોજન કરાવવું। વિદ્વાન પુરુષે શ્રાદ્ધમાં યોગીઓને પણ ભોજન કરાવવું, કેમ કે પિત્રોનો આધાર યોગ છે, માટે યોગીઓનું સદા પૂજન કરવું જોઈએ। જો હજારો બ્રાહ્મણોમાં એક પણ યોગી હોય તો તે જળમાંથી નૌકાની જેમ યજમાન અને શ્રાદ્ધ ભોજી બ્રાહ્મણોને પણ તારી દે છે। આ સંદર્ભમાં બ્રહ્મવાદી વિદ્વાનો પિતૃઓએ ગાયેલી એક ગાથાનું ગાન કરે છે। પૂર્વકાળમાં રાજા પુરુરવાના પિતૃઓએ એવું ગાન કર્યું હતું, તે ગાથા આ પ્રમાણે છે। અમારી વંશ પરંપરામાં ક્યારે કોઈને એવો શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થશે જે યોગીઓને ભોજન કરાવ્યા બાદ બચેલા ભોજનને લઈને પૃથ્વી પર અમારા માટે પિંડ આપશે, અથવા ગયામાં જઈને પિંડદાન કરશે, અથવા અમારી તૃપ્તિને માટે યથાકાળના શાક, તલ, ઘી અને ખીચડી આપશે, અથવા ત્રયોદશી તિથિ અને મઘા નક્ષત્રમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરશે અને દક્ષિણાયનમાં અમારા માટે મધ અને ઘી મિશ્રિત ખીર આપશે। તેથી સમસ્ત કામનાઓની સિદ્ધિ તથા પાપોથી મુક્તિ ઈચ્છનાર દરેક મનુષ્ય ભક્તિપૂર્વક પિતૃઓની પૂજા કરવી, શ્રાદ્ધમાં તૃપ્ત કરેલા પિતૃઓ મનુષ્યને માટે વસુ, રુદ્ર, આદિત્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાઓની પ્રસન્નતાનું સંપાદન કરે છે। એટલું જ નહીં, તેઓ આયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પણ આપે છે। પિતૃઓને પૂર્વાહણ કરતા અપહરણ વધારે પ્રિય છે। ઘરે આવેલા બ્રાહ્મણોનું સ્વાગતપૂર્વક પૂજન કરીને એમને પવિત્રયુક્ત હાથમાં આચમન કરાવીને આસનો પર બેસાડવા, પછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને એ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ભક્તિપૂર્વક પ્રણામ કરવા અને પછી પ્રિય વચન કહીને વિદાય કરવા, દરવાજા સુધી એમની પાછળ પાછળ જવું અને તેમની આજ્ઞા લઈને પાછા આવવું, ત્યાર પછી નિત્ય ક્રિયા કરવી અને અતિથિઓને ભોજન કરાવવું। કોઈ કોઈ શ્રેષ્ઠ પુરુષોનો વિચાર છે કે આ નિત્ય કર્મ પણ પિતૃના ઉદ્દેશથી જ થાય છે। અન્ય લોકોનું કહેવું છે કે આની સાથે પિતૃને કોઈ સંબંધ નથી, બાકીનું કાર્ય હંમેશની જેમ કરવું। કોઈ કોઈનો મત છે કે પિતૃને માટે પૃથક ભોજન બનાવીને શ્રાદ્ધ કરવું જોઈએ। કેટલાક લોકોના વિચાર પ્રમાણે આવું ન કરીને પહેલા બનેલા ભોજનમાંથી જ અન્ન લઈને બધું કાર્ય પૂર્વવત કરવું જોઈએ। ત્યાર પછી શ્રાદ્ધ કરતા મનુષ્ય પોતાના સેવક વગેરેની સાથે વધેલું ભોજન કરે। ધર્મજ્ઞ પુરુષે આ જ પ્રમાણે એકાગ્ર ચિત્તે પિતૃનું શ્રાદ્ધ કરવું જોઈએ, જે રીતે બ્રાહ્મણોને સંતોષ થાય એમ કરવું જોઈએ। હવે હું શ્રાદ્ધમાં ત્યાગવા યોગ્ય અધમ બ્રાહ્મણોનું વર્ણન કરું છું। મિત્રદ્રોહી, ખરાબ નખ હોય તે નપુંસક એટલે કે કાયર, ક્ષયરોગી, કોઢી, વેપારી, કાળા દાંતવાળો, ટાલવાળો, કાણો, આંધળો, બહેરો, જડ, મૂંગો, લગડો, હિજડો, ખરાબ ચામડીવાળો, હીન અંગોવાળો, લાલ આંખોવાળો, ખૂંધો, ઠીંગણો, વિકરાળ, આળસુ, મિત્રને શત્રુ સમજનાર, કલંકિત કુળમાં ઉત્પન્ન, પશુપાલક, જેની આકૃતિ સારી ન હોય તે પરિવેતા એટલે મોટા ભાઈથી પહેલાં લગ્ન કરનાર, પરિવીતી, નાના ભાઈના લગ્ન થઈ ગયા પછી પણ લગ્ન ન કરનાર, પરિવેદનિકા, મોટી બહેનના લગ્ન પહેલા જ લગ્ન કરનાર સ્ત્રીનો પુત્ર, શુદ્ર જાતિની સ્ત્રીનો સ્વામી અને એનો પુત્ર, આવા બ્રાહ્મણો શ્રાદ્ધ ભોજનના અધિકારી નથી। શુદ્રીના પુત્રોના સંસ્કાર કરાવનાર, અવિવાહિત, જે બીજી વાર લગ્ન કરીને આવી હોય એવી સ્ત્રીનો પતિ, પગાર લઈને ભણાવનાર, એવા ગુરુ પાસે અભ્યાસ કરનાર, સૂતકના અન્ન પર ગુજરાન ચલાવનાર, સોમરસનું વેચાણ કરનાર, ચોર, પતિત, વ્યાજ ખાવ, સઠ, ચુગલીખોર, વેદોનો ત્યાગ કરનાર, અગ્નિહોત્ર ન કરનાર, રાજાનો પુરોહિત, સેવક, વિદ્યાહીન, દ્વેષ રાખનાર, વૃદ્ધ પુરુષો પ્રત્યે શત્રુતા રાખનાર, દુર્ધર્ષ, ક્રૂર, મૂઢ, મંદિરની આવક પર જીવનાર, નક્ષત્ર બતાવનાર, બાણ બનાવનાર અને યજ્ઞ માટે અનધિકારી પુરુષો પાસે યજ્ઞ કરાવનાર, આ તથા બીજા જેટલા પણ નિંદિત અને અધમ બ્રાહ્મણો છે એમને શ્રાદ્ધમાં સામેલ ન કરવા, કેમ કે તેઓ પંગતને દૂષિત કરનારા છે. જ્યાં દુષ્ટ પુરુષનો આદર અને સાધુ પુરુષની અવહેલના થતી હોય ત્યાં દેવતાઓ દ્વારા ભયંકર દંડ ભોગવવો પડે છે. જે શાસ્ત્ર વિધિની અવહેલના કરીને મૂર્ખને ભોજન કરાવે છે તે દાતા પ્રાચીન ધર્મનો ત્યાગ કરવાના કારણે નષ્ટ થઈ જાય છે. વસ્ત્ર વિના કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. તેથી શ્રાદ્ધ કાળમાં વસ્ત્રનું દાન વિશેષ રૂપે કરવું જોઈએ. વસ્ત્રાભાવે ક્રિયા નાસ્તી, યજ્ઞા વેદાસ્ત પાંસીમ ચ, તસ્માદ વાસાંસી દેયાની શ્રાદ્ધ કાલે વિશેષતઃ. 220માં અધ્યાયનો 139મો શ્લોક. જે રેશમી સુતરાવ અને ફાટ્યા વિનાનું નવું વસ્ત્ર શ્રાદ્ધમાં આપે છે તે ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરે છે. જેમ ઘણી ગાયોમાં વાછરડું પોતાની માં પાસે પહોંચી જાય છે તે જ પ્રમાણે શ્રાદ્ધમાં બ્રાહ્મણોએ ભોજન કરેલું અન્ન જીવની પાસે તે જ્યાં પણ રહેતો હોય પહોંચી જાય છે. નામ, ગોત્ર અને મંત્ર અન્ન ઉપાડીને ત્યાં લઈ જતા નથી, બલકે મૃત્યુને પ્રાપ્ત થયેલા જીવો સુધી તૃપ્તિ પહોંચે છે. તેઓ શ્રાદ્ધથી તૃપ્તિ મેળવે છે. દેવતાભ્ય પિતૃભ્યશ્વ મહાયોગીભ્ય એવચ નમઃ સ્વાહાયે સ્વધાયે નિત્યમેવ નમો નમઃ. દેવતા, પિતૃ, મહાયોગી, સ્વાહા અને સ્વધાને વારંવાર નમસ્કાર. આ મંત્રનો શ્રાદ્ધના આરંભમાં અને અંતમાં 3 વાર જપ કરવો. પિંડદાન કરતા પણ એકાગ્રચિત થઈને આનો જપ કરવો જોઈએ. એનાથી પિતૃઓ શીઘ્ર આવી જાય છે. આ મંત્ર પિતૃઓને તારનારો છે. શ્રાદ્ધમાં રેશમ, ક્ષણ અથવા સુતરાવ નવું વસ્ત્ર આપવું જોઈએ. ઉન અથવા ગુણપાઠનું વસ્ત્ર વર્જિત છે. વિદ્વાન પુરુષે જેમાં કિનારી ન હોય એવું વસ્ત્ર, ફાટેલું ન હોય તો પણ શ્રાદ્ધમાં આપવું નહીં, કેમ કે એનાથી પિતૃઓને તૃપ્તિ થતી નથી અને દાતાને માટે પણ અન્યાય થાય છે. પિતા વગેરેમાંથી જે જીવતા હોય તેમને પિંડ આપવા નહીં, બલકે તેમને ઉત્તમ ભોજન કરાવવું જોઈએ. ભોગની ઈચ્છા રાખનાર પુરુષે શ્રાદ્ધ પછી પિંડને અગ્નિમાં નાખી દેવા અને જેને પુત્રની અભિલાષા હોય તે મધ્યમ અર્થાત પિતામહના પિંડને મંત્રોચાર પૂર્વક પોતાની પત્નીના હાથમાં આપી દે અને પત્ની એ ખાઈ જાય. જે ઉત્તમ કાંતિની ઈચ્છા રાખનાર હોય તે શ્રાદ્ધ પછી બધા પિંડ ગાયોને ખવડાવી દે. બુદ્ધિ, યશ અને કીર્તિ ઈચ્છનાર પુરુષ પિંડોને પાણીમાં નાખી દે. દીર્ઘ આયુષ્યની અભિલાષા ધરાવનાર પુરુષ તે પિંડ કાગડાને ખવડાવી દે. કુમાર શાળાની ઈચ્છા રાખનાર મનુષ્ય તે પિંડ મરઘાને ખવડાવી દે. કેટલાક બ્રાહ્મણો એમ કહે છે કે પહેલા બ્રાહ્મણો પાસેથી પિંડ લઈ લો એવી આજ્ઞા લઈ લેવી, એ પછી પિંડને લઈ લેવા. આમ ઋષિઓએ જણાવેલી વિધિ અનુસાર શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું, અન્યથા દોષ લાગે છે અને પિતૃને પણ મળતું નથી. જવ, ધાન એટલે કે ડાંગર, તલ, ઘઉં, મગ, સામો, સરસયું, વરી અને કાંગ વગેરેથી પિતૃને તૃપ્ત કરવા. કેરી, બિલ્લુ, આમળા, દાડમ, બીજોરું, લીંબુ, ખીર, નાળિયેર, ફાલસા, નારંગી, ખજૂર, દ્રાક્ષ, કોઠું, પરવર, ચારોળી, બોર, જંગલી બોર અને ઇન્દ્રજવ આ ફળોને શ્રાદ્ધમાં યત્નપૂર્વક લેવા જોઈએ. ગોળ, ખડી, સાકર, ખાંડ, ગાયનું દૂધ, દહીં, ઘી, તલનું તેલ, સિંધવ મીઠું તથા સમુદ્રમાંથી ઉત્પન્ન થતું મીઠું, પવિત્ર સુગંધ, ચંદન, અર્ગજો તથા કેસર પણ પિતૃને નિવેદિત કરવા. ઋતુમાં થતા પાક, તાંદળજો, ચીલ, મૂળો તથા જંગલી સાગ શ્રાદ્ધમાં આપવા યોગ્ય છે. ચંપો, ચમેલી, મોગરો, લોધ, અશોક, તુલસી, તિલક, સતપત્રા, સુગંધિત શેફાલિકા, કુબજક, તગર, વનકેવડા અને જુઈ વગેરે પુષ્પ શ્રાદ્ધમાં અર્પણ કરવા યોગ્ય છે. કમળ, કુમુદ, પદ્મ પુંડરિક, નીલકમળ, કોકનદ અને કલહાર પણ પિતૃઓને નિવેદિત કરવા. ગુગળ, ચંદન, શ્રીવાસ એટલે કે લતા, અગરુ તથા ઋષિ ગુગળ આ પિતૃઓને યોગ્ય ધૂપ છે. ચણા અને મસૂર શ્રાદ્ધમાં વર્જિત છે. સ્ત્રી, ઊંટડી અને ઘેટીનું દૂધ, દહીં અને ઘી ન લેવું. તાળ, વરુમા, કંકોલ, શિવલિંગી, અર્જુની ફળ, લીંબુ, લાલ બીલું અને સાલના ફળોને પણ શ્રાદ્ધમાં ત્યાગ કરવો. પિતૃકર્મમાં કસ્તુરી, ગોરોચન, પદ્મચંદન, કાળુ અગર, હિંગ, અજમો અને લોબા નો ધૂપ વર્જિત છે. પાલકનું શાક, મોટી એલચી, ચિરાયતા, સલજમ એટલે કે બીટ, ચણાના પાનનું શાક, પહાડી કંદ, સુવા, વરિયાળી, સરસવ, કાંદા, લસણ, સક્કરિયા, દૂધી, કોળું, મરચું, સૂંઠ, પીપરીમૂળ એટલે કે ગંઠોડા, રીંગણા, બહેડા, ઘઉંના, જ્વારાનો રસ, શેકેલા ચણાનો લોટ, વાસી અન્ન, કાંચનાર, સરગવો, આ બધી વસ્તુઓનું શ્રાદ્ધમાં ઉપયોગ ન કરવો. બહુ ખાટા, વધારે ચીકણા, સૂક્ષ્મ, લાંબો સમય પડી રહેલા, નિરસ તથા જેમાંથી મદિરા જેવી ગંધ આવતી હોય એવા પદાર્થ શ્રાદ્ધમાં ન લેવા. ચિરાયતા, લીમડો, રાય, ધાણા, તરબૂચ પણ શ્રાદ્ધમાં વર્જિત છે. દાડમ, નાની ઇલાયચી, નારંગી, આદુ, આમલી, આમળા, નેપાળી ધાણાનો શ્રાદ્ધમાં ઉપયોગ કરવો જોઈએ. ખીર, સીમળો, મગ, લાડુ, પાનક, પાકી કેરી, ગાયનું દૂધ વગેરેનો શ્રાદ્ધમાં ઉપયોગ કરવો જોઈએ. જે પણ સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ પદાર્થો હોય તે બધા શ્રાદ્ધમાં ઉપયોગી છે. જેમાં ખટાશ અને કડવાશ ઓછી હોય એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ખાટા, વધારે ખારા, વધારે કડવા પદાર્થો આસુરી ભોજન છે, તેથી તેમને દૂરથી ત્યાગી દેવા. મીઠા, સ્નેહયુક્ત, સ્વાદિષ્ટ પદાર્થ દેવતાઓના ભોજન છે, તેથી શ્રાદ્ધમાં આવા પદાર્થોનો ભોગ ઉપયોગ કરવો. શ્રાદ્ધમાં નિષિદ્ધ વસ્તુનું ભોજન કરાવનાર મનુષ્ય રોરો નરકમાં પડે છે. અભક્ષ્ય પદાર્થો બ્રાહ્મણને કદાપી ન આપવા. કસુંબાના પાંદડાનું શાક, જીંબીરી લીંબુ, સરગવો, કાચનાર, મસૂર, ખોળ, ગાજર, કોદરા, ચૂકો, દૂધી, તાળી અને તાળનું ફળ શ્રાદ્ધમાં ભોજન કરાવવાથી મનુષ્ય નરકમાં પડે છે. પિત્રોને માટે નિષિદ્ધ વસ્તુઓ અર્પણ કરનાર પિત્રોની સાથે જ પુયવહ નામના નરકમાં પડે છે. જો જાણતા કે પ્રમાદવશ એકવાર આ નિષિદ્ધ વસ્તુઓનું ભક્ષણ કરી લે તો તેના દોષની નિવૃત્તિ માટે પ્રાશ્ચિત કરવું જરૂરી છે. 7 દિવસો સુધી ક્રમશઃ ફળ, મૂળ, દૂધ, દહીં, છાશ, ગૌમૂત્ર અને જવની લાપસી ખાઈને રહેવું. આ પ્રમાણે બ્રાહ્મણો અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના ભક્તોને માટે ઉચિત છે કે તેઓ એકવાર પણ નિષિદ્ધ આચરણ કરી લીધા પછી આ પ્રમાણે શરીરની શુદ્ધિ કરે. ઉપર જણાવેલી નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો. પોતાની શક્તિ અનુસાર શ્રાદ્ધની સામગ્રી એકત્રિત કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ સૌનું કર્તવ્ય છે. જે પોતાના વૈભવ અનુસાર આ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે એ માનવ બ્રહ્માથી લઈને કીટ પર્યંત સમગ્ર જગતને તૃપ્ત કરી દે છે. મુનિઓએ પૂછ્યું, બ્રહ્મન, જેના પિતા તો હયાત હોય પરંતુ પિતામહ અને પ્રપિતામહનું મૃત્યુ થઈ ગયું હોય એણે કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ વિસ્તારથી જણાવો. પિતા જીવતી યશાથ મૃતો દો પિતરો પિતુ કથમ શ્રાદ્ધમ હિ કર્તવ્યમ એતદ્વી સ્તરસો વદ. 220માં અધ્યાયનો 205મો શ્લોક. વ્યાસજી બોલ્યા, પિતા જેમના માટે શ્રાદ્ધ કરે છે તેમના માટે સ્વયં પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે. આમ કરવાથી લૌકિક અને વૈદિક ધર્મની હાનિ થતી નથી. યસ્મે દધા તિપ્તા શ્રાદ્ધમ તસ્મે દધાત સુતઃ સ્વયં એવમ ન હિયતિ ધર્મો લૌકિક વૈદિક તથા. 220માં અધ્યાયનો 206મો શ્લોક. મુનિએ પૂછ્યું, વિપ્રવર, જેના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય અને પિતામાં જીવિત હોય તેણે કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ બતાવવાની કૃપા કરો. મૃતઃ પિતા જીવતી ચ યસ્ય બ્રહ્મન પિતામહ સ હિ શ્રાદ્ધમ કથમ કુર્યાદ એત તત્વમ વક્તુમ મહર્ષિ. 220માં અધ્યાયનો 207મો શ્લોક. વ્યાસજી બોલ્યા, પિતાને પિંડ આપે, પિતામહને પ્રત્યક્ષ ભોજન કરાવે અને પ્રપિતામહને પણ પિંડ આપે, આ જ શાસ્ત્રોનો નિર્ણય છે. મરેલાને પિંડ આપવાનું અને જીવતાઓને ભોજન આપવાનું વિધાન છે. તે અવસ્થામાં સપિંડીકરણ અને પાવરણ શ્રાદ્ધ થઈ શકતું નથી. પિતુ પિંડમ પ્રદ ધાચ્ય ભોજયેચ્ય પિતામહમ પ્રપિતામહસ્ય પિંડમ વે અયમ શાસ્ત્રેષુ નિર્ણય મૃતેષુ પિંડમ દાતવ્યમ જીવંતમ ચા અપિ ભોજયતે ભોજયેત સપિંડીકરણમ નાસ્તિ ન ચ પાવર્ણમિષ્યતે 220માં અધ્યાયનો 208 થી 209 શ્લોક સંખ્યા. જે મનુષ્ય શ્રાદ્ધ સંબંધી વિધિનું પાલન કરે છે તે આયુષ્ય ધન અને પુત્રોની સાથે જ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે એમાં સહેજ પણ સંદેહ નથી. જે શ્રાદ્ધના સમયે આ પિતૃ મેઘ વિષયક અધ્યાયનો પાઠ કરે છે તેને આપેલા અન્નને પિતૃઓ ત્રણ યુગ સુધી ખાતા રહે છે. આ પ્રમાણે મેં અહીં શ્રાદ્ધ કલ્પનું વર્ણન કર્યું. આ શ્રાદ્ધ કલ્પ પાપોનો નાશ અને પુણ્યોની વૃદ્ધિ કરનારું છે. શ્રાદ્ધના અવસર પર મનુષ્ય સંયમચિત થઈને આનું શ્રવણ પઠન કરવું જોઈએ. અધ્યાય 90 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.